શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 4 અધ્યાય 101 12 મહિનાની પૂર્ણિમા તથા અમાવસ્યા સાથે સંબંધ ધરાવતા વ્રતો તથા સત્કર્મોની વિધિ અને મહિમા. સનાતનજી કહે છે, હે નારદ સાંભળો, હવે હું પૂર્ણિમાના વ્રતોનું વર્ણન કરું છું જેમનું પાલન કરીને સ્ત્રી અને પુરુષ સુખ અને સંતતિ પ્રાપ્ત કરે છે. ચૈત્રની પૂર્ણિમા મનવાદી તિથિ કહેવાય છે. તેમાં ચંદ્રમાની પ્રસન્નતા માટે કાચા અન્ન સહિત જળથી ભરેલા ઘડાનું દાન કરવું જોઈએ. વૈશાખની પૂર્ણિમાએ બ્રાહ્મણને જે દ્રવ્ય આપવામાં આવે છે તે બધું દાતાને અવશ્ય પ્રાપ્ત થાય છે. તે દિવસે ધર્મરાજ વ્રત હોય છે. વૈશાખ પૂર્ણિમાએ શ્રેષ્ઠ બ્રાહ્મણને જળથી ભરેલો ઘડો અને પકવાનનું દાન કરવું જોઈએ. તેનાથી ગોદાનનું ફળ મળે છે અને એનાથી ધર્મરાજ પ્રસન્ન થાય છે. જે સ્વચ્છ જળથી ભરેલા કળશોનું શ્રેષ્ઠ બ્રાહ્મણોને સુવર્ણ સાથે દાન કરે છે તે કદી શોકગ્રસ્ત થતો નથી. જ્યેષ્ઠની પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રત હોય છે. તે દિવસે સ્ત્રીએ ઉપવાસ કરીને અમૃત સમાન મધુર જળથી વડના વૃક્ષને સીંચવું અને તે વૃક્ષને સૂતરથી લપેટતા 108 પ્રદક્ષિણા કરવી. ત્યાર પછી પરમ પવિત્ર પતિવ્રતા સાવિત્રી દેવીની આ પ્રમાણે પ્રાર્થના કરવી. જગત પૂજ્ય જગન્માતઃ સાવિત્રી પતિદેવતે પત્યા સહા વિયોગમ મે વટસ્થે કુરુ તે નમઃ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 4 અધ્યાય 124 શ્લોક સંખ્યા 11. અર્થાત, હે જગતમાતા સાવિત્રી, તમે સંપૂર્ણ જગતના પૂજનીય તથા પતિને જ ઇષ્ટદેવ માનનારા પતિવ્રતા છો. વટવૃક્ષ પર નિવાસ કરનારા દેવી, તમે એવી કૃપા કરો જેથી મારો પોતાના પતિ સાથે નિત્ય સંયોગ રહે, કદી વિયોગ ન થાય. તમને મારા સાદર પ્રણામ છે. જે સ્ત્રી આ પ્રમાણે પ્રાર્થના કરીને બીજા દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવ્યા બાદ સ્વયં ભોજન કરે છે તે સદા સૌભાગ્યવતી રહે છે. અષાઢની પૂર્ણિમાએ ગોપદનો વ્રતનું વિધાન છે. તે દિવસે સ્નાન કરીને ભગવાન શ્રીહરિની સ્વરૂપનું ભગવાન શ્રીહરિના સ્વરૂપનું આ પ્રમાણે ધ્યાન કરવું. ભગવાનની ચાર ભુજાઓ છે. તેમનું શરીર વિશાળ છે. તેમની અંગકાંતિ જાંબુનંદ સુવર્ણ જેવી શ્યામ છે. શંખ ચક્ર ગદા પદ્મ લક્ષ્મી તથા ગરુડ તેમની શોભા વધારી રહ્યા છે તથા દેવતા મુનિ ગંધર્વ યક્ષ અને કિન્નર તેમની સેવામાં રત છે. આ પ્રમાણે શ્રીહરિનું ચિંતન કરીને ગંધ વગેરે ઉપચારો વડે પુરુષ સૂક્તના મંત્રોથી તેમની પૂજા કરવી. ત્યાર પછી વસ્ત્ર અને આભૂષણો દ્વારા આચાર્યને સંતુષ્ટ કરવા અને સ્નેહપૂર્વક આચાર્ય અને અન્ય બ્રાહ્મણોને યથાશક્તિ મધુર પકવાનનું ભોજન કરાવવું. હે વિપ્રવર, આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય કમલાપતિના પ્રસાદથી આલોક અને પરલોકના ભોગોને પ્રાપ્ત કરી લે છે. શ્રાવણ માસની પૂર્ણિમાએ વેદોનું ઉપાકર્મ કરવાનું વિધાન છે. તે દિવસે યજુર્વેદી દ્વિજોએ દેવતાઓ ઋષિઓ તથા પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. પોતાની શાખામાં જણાવેલી વિધિ અનુસાર ઋષિઓનું પૂજન પણ કરવું જોઈએ. ઋગ્વેદીઓએ ચતુર્દશીના દિવસે તથા સામવેદીઓએ ભાદ્રપદ માસના હસ્ત નક્ષત્રમાં વિધિપૂર્વક રક્ષાવિધાન કરવું જોઈએ. લાલ કપડાના એક ભાગમાં સરસવ અને અક્ષત મૂકીને તેને લાલ દોરીથી બાંધી દેવા. આ પ્રમાણે બનાવેલી પોટલી જ રક્ષા છે. તેને જળથી પ્રોક્ષણ કરીને કાંસાના પાત્રમાં મૂકી દેવી. તેમાં ગંધ વગેરે ઉપચારો દ્વારા શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓની પૂજા કરીને તેમની પ્રાર્થના કરવી. પછી બ્રાહ્મણને નમસ્કાર કરીને તેના જ હાથેથી પ્રસન્નતાપૂર્વક પોતાના કાંડા પર તે રક્ષા પોટીને બાંધી લેવી. ત્યાર પછી બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને વેદોનો સ્વાધ્યાય કરવો તથા સપ્તઋષિનું વિસર્જન કરીને પોતાના હાથે બનાવીને કંકુથી રંગેલું નૂતન યજ્ઞોપવિત ધારણ કરવું. યથાશક્તિ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને સ્વયં એકવાર ભોજન કરવું. આ વ્રત કરવાથી વર્ષભરના વૈદિક કર્મો જો ભૂલાઈ ગયા હોય, વિધિથી હીન થયા હોય અથવા કરવામાં આવ્યા જ ન હોય તો તે બધા સારી રીતે સંપાદિત થઈ જાય છે. ભાદ્રપદ માસની પૂર્ણિમાએ ઉમા મહેશ્વર વ્રત કરવામાં આવે છે. તેના માટે એક દિવસ અગાઉ એકવાર ભોજન કરીને શિવ પાર્વતીનું પૂજન કરીને હાથ જોડીને પ્રાર્થના કરવી. હે પ્રભો, હું આવતીકાલે વ્રત કરીશ. આ પ્રમાણે ભગવાનને નિવેદન કરીને તે ઉત્તમ વ્રતને ગ્રહણ કરવું. રાત્રે દેવતાઓની સમીપ શયન કરીને રાત્રિના પાછલા પોરમાં ઉઠી જવું. પછી સંધ્યાવંદન વગેરે નિત્યકર્મ કરીને ભસ્મ તથા રુદ્રાક્ષની માળા ધારણ કરવી. ત્યાર પછી ઉત્તમ ગંધ, બિલીપત્ર, ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરે વિભિન્ન ઉપચારો વડે વિધિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરવી. ત્યાર પછી સવારથી પ્રદોષકાળ સુધી ઉપવાસ કરવો. ચંદ્રોદય થયા પછી ફરીથી પૂજા કરીને ત્યાં જ દેવતાની સમીપમાં રાત્રે જાગરણ કરવું. આ પ્રમાણે દર વર્ષે પ્રમાદ રહિત થઈને 15 વર્ષો સુધી આ વ્રત કરવું. ત્યાર પછી વિધિપૂર્વક વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. તે સમયે ભગવતી ઉમા અને ભગવાન શંકરની સોના ચાંદી અથવા માટીના 15 કળશની સ્થાપના કરવી. ત્યાં 1 કળશ ઉપર વસ્ત્ર સહિત બંને પ્રતિમાઓની સ્થાપના કરવી જોઈએ. તે પ્રતિમાઓને પંચામૃતથી સ્નાન કરાવીને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. પછી 16 ઉપચારથી તેમની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી 15 બ્રાહ્મણોને મિષ્ટાન્નનું ભોજન કરાવીને તેમને દક્ષિણા તથા 1 કળશ આપવો. ભગવાન શંકરની પ્રતિમાવાળો કળશ આચાર્યને અર્પણ કરવો. આ પ્રમાણે ઉમા મહેશ્વર વ્રતનું પાલન કરીને મનુષ્ય પૃથ્વી પર કીર્તિ મેળવે છે. તે સર્વ સંપત્તિઓનો નિધિ બની જાય છે. આ જ દિવસે શક્રવ્રત કરવાનું પણ વિધાન છે. તેમાં પ્રાતઃકાળ સ્નાન કરીને વિધિપૂર્વક ગંધ વગેરે ઉપચારો તથા વિવિધ નૈવેદ્યો દ્વારા દેવરાજ ઇન્દ્રની પૂજા કરવી. પછી નિમંત્રિત બ્રાહ્મણોને વિધિપૂર્વક ભોજન કરાવીને ત્યાં આવેલા બીજા લોકોને તથા ગરીબો અને અનાથોને પણ એ જ પ્રમાણે ભોજન કરાવવું. હે વિપ્રવર, ધનધાન્યની સિદ્ધિની કામનાવાળા રાજાએ અથવા બીજા ધનવાન લોકોએ દર વર્ષે શક્રવ્રત કરવું જોઈએ. આશ્વિન માસની પૂર્ણિમાએ કોજાગર વ્રત કહેવાય છે. તેમાં વિધિપૂર્વક સ્નાન કરીને ઉપવાસ કરવો અને જીતેન્દ્રિય ભાવે રહેવું. તાંબા અથવા માટીના કળશ પર વસ્ત્રથી ઢાંકેલી સોનાની લક્ષ્મીની પ્રતિમાને સ્થાપિત કરીને વિવિધ ઉપચારોથી તેમની પૂજા કરવી. ત્યાર પછી સાયંકાળે ચંદ્રોદય થયા પછી સોના ચાંદી અથવા માટીના ઘીના 100 દીવા પ્રગટાવવા. ત્યાર પછી ઘી અને ખાંડ નાખીને વિપુલ માત્રામાં ખીર તૈયાર કરવી અને ઘણા પાત્રોમાં તેને ઢાળીને ચંદ્રમાની ચાંદનીમાં રાખવી. 1 પહોર પૂરો થયા પછી તે બધા પાત્રોની ખીર લક્ષ્મીજીને અર્પણ કરવી. ત્યાર પછી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને તે ખીરનું ભોજન કરાવવું અને તેમની સાથે સાથે માંગલિક ગીત તથા મંગલમય કાર્યો દ્વારા રાત્રિ જાગરણ કરવું. ત્યાર પછી અરુણોદય સમયે સ્નાન કરીને લક્ષ્મીજીની તે સોનાની મૂર્તિ આચાર્યને અર્પણ કરવી. તે રાત્રિમાં દેવી મહાલક્ષ્મી પોતાના કરકમળોમાં વર અને અભય લઈને રાત્રિના સમયે સંસારમાં વિચરે છે અને અંતે મનમાં સંકલ્પ કરે છે કે આ સમયે પૃથ્વી પર કોણ જાગે છે. જાગીને મારી પૂજામાં લાગેલા તે મનુષ્યને આજે હું ધન આપીશ. દર વર્ષે કરવામાં આવતું આ વ્રત લક્ષ્મીજીને સંતુષ્ટ કરનારું છે. આનાથી પ્રસન્ન થયેલા લક્ષ્મી આ લોકમાં સમૃદ્ધિ આપે છે અને મૃત્યુ પછી પરલોકમાં સદગતિ આપે છે. કાર્તિકની પૂર્ણિમાએ બ્રાહ્મણત્વની પ્રાપ્તિ અને સંપૂર્ણ સૂત્રો પર વિજયી થવા માટે કાર્તિકેયજીના દર્શન કરવા જોઈએ. એ જ તિથિએ પ્રદોષકાળમાં દીપદાન વડે સંપૂર્ણ જીવો માટે સુખપ્રદ ત્રિપુરોત્સવ કરવો જોઈએ. તે દિવસે દીપના દર્શન કરીને કીટ, પતંગ, મચ્છર, વૃક્ષ તથા જળ અને સ્થળમાં વિચરનારા બીજા જીવ પણ પુનર્જન્મ ગ્રહણ કરતા નથી, તેમનો મોક્ષ થઈ જાય છે. બ્રહ્મન તે દિવસે ચંદ્રોદયના સમયે 6 કૃતિકાઓની ખડગધારી કાર્તિકેયની તથા વરુણ અને અગ્નિની ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, પ્રચુર નૈવેદ્ય, ઉત્તમ અન્ન, ફળ તથા શાક વગેરે દ્વારા પૂજા કરવી જોઈએ. આ દેવતાઓની પૂજા કરીને ઘરની બહાર દીપદાન કરવું જોઈએ. દીવાઓની પાસે જ 1 4 કોર સુંદર ખાડો ખોદો. તે ખાડાની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ 14 આંગળ રાખવી. પછી તેને ચંદન અને જળથી સિંચીને પછી તે ખાડાને ગાયના દૂધથી ભરીને તેમાં સુંદર સુવર્ણમય મત્સ્ય નાખવું. તે માછલાના નેત્રો મોતીના બનાવેલા હોવા જોઈએ. પછી મહામત્સ્યાય નમઃ મંત્રનો ઉચ્ચાર કરીને ગંધ વગેરેથી તેની પૂજા કરીને બ્રાહ્મણને તેનું દાન કરી દેવું. હે દ્વિજશ્રેષ્ઠ, આ મેં તમને ક્ષીરસાગર દાનની વિધિ જણાવી. આ દાનના પ્રભાવથી મનુષ્ય ભગવાન વિષ્ણુની સમીપ આનંદ ભોગવે છે. હે નારદ, આ પૂર્ણિમાએ વૃષોસર્ગવ્રત તથા નક્તવ્રત કરીને મનુષ્ય રુદ્રલોકને પ્રાપ્ત કરી લે છે. માર્ગશીર્ષ માસની પૂર્ણિમાના દિવસે શાંત સ્વભાવના બ્રાહ્મણનું સ્વર્ણમય 1 આઢક એટલે કે 4 શેર બરાબરનું 1 તોલ 1 આઢક મીઠાનું દાન કરવું. એનાથી સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ થાય છે. પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્રનો યોગ હોય તો સંપૂર્ણ સૌભાગ્યની વૃદ્ધિને માટે પીળા સરસવના ઉબટનથી પોતાના શરીરને મસળીને સર્વોદય સર્વ ઔષધિયુક્ત જળથી સ્નાન કરવું, સર્વૌષધિયુક્ત જળથી સ્નાન કરવું. સ્નાન પછી તે નવા વસ્ત્ર ધારણ કરવા, પછી માંગલિક દ્રશ્ય પછી માંગલિક દ્રવ્યના દર્શન કરીને વિષ્ણુ ઇન્દ્ર ચંદ્રમા પુષ્ય અને બૃહસ્પતિને નમસ્કાર કરીને ગંધ વગેરે ઉપચારો દ્વારા તેમની પૂજા કરવી. ત્યારબાદ હોમ કરીને બ્રાહ્મણોને ખીરના ભોજનથી તૃપ્ત કરવા. હે વિપ્રવર, લક્ષ્મીજીની પ્રીતિ વધારનાર અને દરિદ્રતાનો નાશ કરનાર આ વ્રત કરીને મનુષ્ય આલોક અને પરલોકમાં આનંદ ભોગવે છે. માઘની પૂર્ણિમાના દિવસે તલ, સુતરાવ, કપડાં, કામળી, રત્ન, ચોળી, પાઘડી, પગરખા વગેરેનું પોતાના વૈભવ અનુસાર દાન કરીને મનુષ્ય સ્વર્ગલોકમાં જઈને સુખી થાય છે. જે મનુષ્ય તે દિવસે ભગવાન શંકરની વિધિપૂર્વક પૂજા કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે ભગવાન વિષ્ણુના લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ફાલ્ગુનની પૂર્ણિમાએ લાકડા અને છાણા એકત્ર કરવા જોઈએ. પછી રક્ષોજ્ઞ મંત્ર દ્વારા અગ્નિમાં વિધિપૂર્વક હોમ કરીને હોલિકા પર લાકડા વગેરે નાખીને તેમાં અગ્નિ પ્રજ્વલિત કરી દેવો. આ પ્રમાણે હોલિકા દહન કરીને તેની પરિક્રમા કરીને ઉત્સવ કરવો. આ હોલિકા પ્રહલાદને ભયભીત કરનારી રાક્ષસી છે, તેથી ગીત, મંગલપૂર્વક કાષ્ઠ વગેરે દ્વારા લોકો તેનું દહન કરે છે. હે વિપેન્દ્ર, મતાંતરમાં આ કામદેવનો દાહ છે. પક્ષના અંતરમાં બે તિથિઓ જોઈ છે, પૂર્ણિમા તથા અમાવસ્યા. બંનેના દેવતા અલગ અલગ છે, તેથી અમાવસ્યાનું વ્રત અલગ હોય છે. અમાવસ્યા પિતૃને અતિ પ્રિય છે. ચૈત્ર અને વૈશાખની અમાવસ્યાએ પિતૃની પૂજા, પાવર્ણ વિધિથી ધન વૈભવ અનુસાર શ્રાદ્ધ, બ્રહ્મભોજન, ખાસ કરીને ગાય વગેરેનું દાન, આ બધા કાર્ય દરેક મહિનાની અમાવસ્યાએ અત્યંત પુણ્યદાયક બતાવ્યા છે. જ્યેષ્ઠની અમાવસ્યાએ બ્રહ્મ સાવિત્રીનું વ્રત હોય છે, એ દિવસે પણ જ્યેષ્ઠની પૂર્ણિમાની જેમ જ બધી વિધિ કરવી જોઈએ. અષાઢ, શ્રાવણ અને ભાદ્રપદ માસમાં પિતૃશ્રાદ્ધ, દાન, હોમ અને દેવપૂજા વગેરે કાર્ય અક્ષય હોય છે. ભાદ્રપદની અમાવસ્યાએ અપરાહણ સમયે તલના ખેતરમાં ઉગેલા દર્ભને બ્રહ્માજીના મંત્રથી આમંત્રિત કરીને હોમ ફટ એટલે નિમંત્રિત સંબંધી બ્રહ્માજીનો મંત્ર આ પ્રમાણે છે. વિરક્ચિના સહોત્પન્ના પરમેષ્ઠિની સગર્જ, નુદ સર્વાણ પાપાની દર્ભ સ્વસ્તી કરો ભવઃ, અર્થાત હે દર્ભ, તમે બ્રહ્માની સાથે ઉત્પન્ન થયા છો, સાક્ષાત પરમેષ્ઠિ બ્રહ્માના સ્વરૂપ છો અને તમે સ્વભાવતઃ પ્રગટ થયા છો. મારા બધા પાપ હરી લો અને મારા માટે કલ્યાણકારી બનો. ઓમ હોમ ફટ લુગલા દર્ભને બ્રહ્માજીના મંત્રથી આમંત્રિત કરીને હોમ ફટ નું ઉચ્ચારણ કરીને ઉખાડી લેવા અને તે દર્ભને સદા બધા કાર્યોમાં ઉપયોગ કરવો જોઈએ અને બીજા દર્ભને એક જ વારમાં કામમાં લેવા જોઈએ. આશ્વિનની અમાવસ્યાએ વિશેષ રૂપે ગંગાજીના જળમાં અથવા ગયાજીમાં પિત્રોનું શ્રાદ્ધ કરવું જોઈએ, તે મોક્ષપ્રદ છે. કાર્તિકની અમાવસ્યાને દેવ મંદિર, ઘર, નદી, બગીચો, પરબ, ચૈત્ય વૃક્ષ, ગૌશાળા અને બજારમાં દીપદાન અને શ્રી લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ. તે દિવસે ગાયોના શિંગડા વગેરે અંગોમાં રંગ લગાવીને તેમને ઘાસ અને અન્ન ખવડાવીને નમસ્કાર અને પ્રદક્ષિણા કરીને તેમની પૂજા કરવામાં આવે છે. માર્ગશીર્ષની અમાવસ્યાએ પણ શ્રાદ્ધ અને બ્રહ્મભોજન વડે તથા બ્રહ્મચર્ય વગેરે નિયમો અને જપ, હોમ અને પૂજન દ્વારા પિતૃઓની પૂજા કરવી જોઈએ. હે વિપ્રવર, પોષ અને માઘમાં પણ પિતૃશ્રાદ્ધનું વિશેષ ફળ છે. ફાલ્ગુનની અમાવસ્યામાં શ્રવણ, વ્યતિપાત તથા સૂર્યનો યોગ હોય તો માત્ર શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન ગયાથી પણ વધારે ફળદાયી છે. સોમવતી અમાવસ્યાએ કરવામાં આવતું દાન વિશેષ મહત્વનું છે, તેમાં કરેલા શ્રાદ્ધનું પણ વિશેષ ફળ છે. હે મુનિ, આ પ્રમાણે મેં તમને સંક્ષેપમાં તિથિ કૃત્યનું વર્ણન કરી સંભળાવ્યું છે. દરેક તિથિઓમાં કંઈક વિશેષતા છે જે બીજા પુરાણોમાં કહેવામાં આવી છે. અધ્યાય 101 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.